ब्रह्म पुराण अध्याय 69 कंडु मुनि नु चरित्र ने मुनि पर भगवान पुरुषोत्तम नी कृपा। व्यास जी कहे छे, मुनिवरो, पुरुषोत्तम क्षेत्र सगला जीवों माटे सुखदायी छे। ये धर्म अर्थ काम अने मोक्ष चारे पुरुषार्थों नु फल आपनारू छे। ते तीर्थ मां कंडु नामना एक मुनि रहता था, जे परम धार्मिक सत्यवादी जितेंद्रिय पवित्र ने प्राणी मात्रना हितेशी हता। तेमने इंद्रियों ने जीतीने क्रोध पर अधिकार प्राप्त करी लीधो हतो। ए वेद वेदांगोना पारदर्शी विद्वान हता अने भगवान पुरुषोत्तम ने आराधना करीने उत्तम सिद्धि प्राप्त करी चुक्या हता। एमना सिवाय बीजा पण घणा मुनिओ त्यां उत्तम व्रतनु पालन करता रहीने सिद्ध थई चुक्या हता। मुनिओए पूछ्यू, साधु शिरोमणि, कंडु कोण हता अने तेमणे त्यां कई रीते परम गति प्राप्त करी? अमने तेमनुं चरित्र सांभळवानी इच्छा छे, जणावो। व्यासजी बोल्या, मुनीश्वरो, कंडु मुनिनी कथा बहु मनोहर छे, हूँ संक्षेप में आज कहीश, सांभळो। गोमती नदी ना परम मनोहर एकांत तट पर ज्यां कंद मूल फल समिधा पुष्प ने दर्भ विपुल प्रमाण में हता, त्यां कंडु मुनि नो आश्रम हतो। त्यां बधी ऋतुओना फल पण फल फूल सुलभ हता। केळ नो बगीचो ते आश्रम नी शोभा वधारी रह्यो हतो। त्यां कंडु मुनिए व्रत उपवास नियम स्नान मौन ने संयम वगैरे ना माध्यम थी अति सुंदर अति अद्भुत तपस्या करी। ए ग्रीष्म ऋतु में पंचाग्नि ताप सहता, वर्षा में उघाड़ी वेदी पर सूता, हेमंत ऋतु में भीना वस्त्रों पहरी ने कठोर तपस्या करता था। मुनिनी तपस्या नो वधी रहेलो प्रभाव जोई ने देवता गंधर्व सिद्ध ने विद्याधरो ने बहु आश्चर्य थयुं। तेओ कहवा लाग्या, आ ऋषिनु महान धैर्य अद्भुत छे। आमनी कठोर तपस्या वास्तव में आश्चर्यजनक छे। એમને તપસ્યામાં સ્થિત જોઈને ઇન્દ્ર સહિત સમસ્ત દેવતા એમના ભયથી વ્યાકુળ થઈને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા। તેઓ તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા ઈચ્છતા હતા। ત્રિભુવનના સ્વામી ઇન્દ્રે દેવતાઓનો અભિપ્રાય જાણીને એક સુંદર અપ્સરાને કહ્યું, પ્રમલોચા, તું તરત કંડુ મુનિના આશ્રમમાં જા, મુનિ ત્યાં તપસ્યા કરે છે, એમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે તને મોકલીએ છીએ। સુંદરી, તું શીઘ્ર તેમના ચિત્તમાં શોભ ઉત્પન્ન કરી દે। પ્રમલોચા બોલી, સુરશ્રેષ્ઠ, હું સદા તમારી આજ્ઞાનું પાલન કરું છું, પરંતુ આ કાર્યમાં તો મારા જીવવાનો જ સંદેહ છે। મને મુનિવર કંડુનો બહુ ભય લાગે છે। તેઓ બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં સ્થિત છે, અત્યંત ઉગ્ર છે, તેમની તપસ્યા બહુ તીવ્ર છે। તેઓ અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી છે, મને પોતાની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે આવેલી જાણીને પરમ તેજસ્વી કંડુ મુનિ ક્રોધિત થઈ જશે અને દુસ્સહ શ્રાપ આપી દેશે। આ સાંભળીને ઇન્દ્રે કહ્યું, સુંદરી, હું કામદેવ ઋતુરાજ વસંત અને દક્ષિણ સમીર એટલે કે પવનને તારી સહાયતામાં આપું છું। આ બધાની સાથે એ સ્થાન પર જા જ્યાં એ મહામુનિ રહે છે। ઇન્દ્રનું આ કથન સાંભળીને મનોહર નેત્રોવાળી પ્રમલોચા કામદેવ વગેરેની સાથે આકાશ માર્ગે કંડુ મુનિના આશ્રમે ગઈ। ત્યાં પહોંચીને તેણે એક બહુ સુંદર વન જોયું। તીવ્ર તપસ્યામાં લીન નિષ્પાપ મુનિવર કંડુ પણ આશ્રમમાં જ દેખાયા। પ્રમલોચા અને કામદેવ વગેરે જોયું, તે વન નંદનવન જેવું રમણીય હતું। બધી ઋતુઓમાં ખીલતા સુંદર પુષ્પ તેની શોભા વધારી રહ્યા હતા। વિવિધ પ્રકારના પક્ષીઓ વૃક્ષની ડાળ પર બેસીને પોતાના કર્ણપ્રિય કલરવોથી તે વનના ગુંજનને વધારી રહ્યા હતા। અપ્સરાએ સંપૂર્ણ વનનું નિરીક્ષણ કર્યું। તે પરમ અદ્ભુત આશ્રમની શોભા જોઈને તેના નેત્રો આશ્ચર્યચકિત થઈ ગયા। તેણે વાયુ કામદેવ અને વસંતને કહ્યું, હવે તમે સૌ અલગ અલગ મારી સહાયતા કરો। તેમણે બહુ સારું કહીને સ્વીકૃતિ આપી દીધી। પછી પ્રમલોચા બોલી, હવે હું મુનિ પાસે જઈશ, જે ઇન્દ્રિય રૂપી અશ્વથી જોડેલા દેહરૂપી રથના સારથી બનેલા છે। તેમને આજે કામબાણથી ઘાયલ કરીને એવી દશાએ પહોંચાડી દઈશ કે મનરૂપી લગામ તેમના કાબુ બહાર જતી રહેશે। આ રીતે તેમને હું અયોગ્ય સારથી સિદ્ધ કરીને દેખાડી દઈશ. આમ કહીને તે સ્થાન પર એ સ્થાન તરફ ચાલવા લાગી જ્યાં મુનિ નિવાસ કરતા હતા. મુનિની તપસ્યાના પ્રભાવથી ત્યાંના હિંસક જીવ પણ શાંત થઈ ગયા હતા. નદીના તટ પર જ્યાં કોયલના મોટે મોટેથી ટહુકા સંભળાતા હતા તે અટકી ગઈ. થોડી વાર તો તે ઊભી રહી, પછી તેણે સંગીત શરૂ કર્યું. તે સમયે વસંતે પણ પોતાનું પરાક્રમ દેખાડ્યું. ઋતુ વિના પણ સંપૂર્ણ ઉદ્યાનમાં મધુ ઋતુની મનોહર શોભા છવાઈ ગઈ. કોયલના ટહુકાથી મધુરતાની વર્ષા થવા માંડી. મલય વાયુ મનોહર સુગંધ સાથે મંદ મંદ ગતિએ વહેવા લાગ્યો અને નાના મોટા બધા વૃક્ષો પરથી પવિત્ર પુષ્પ ધીરે ધીરે પડવા લાગ્યા. કામદેવે પોતાનું પુષ્પ બાણ તૈયાર કર્યું અને મુનિની પાસે જઈને તેમના મનને વિચલિત કરી દીધું. સંગીતનો મધુર ધ્વનિ સાંભળીને મુનિના મનમાં બહુ આશ્ચર્ય થયું. એ કામ બાણથી અત્યંત પીડિત થઈને જ્યાં સુંદર અપ્સરા ગીત ગાઈ રહી હતી ત્યાં ગયા. મુનિ અપ્સરાને જોઈ અને અપ્સરાએ પણ મુનિ પર દ્રષ્ટિપાત કર્યું. એમના નેત્ર આશ્ચર્યથી ખીલી ગયા. ચાદર સરકીને પડી ગઈ. મુનિનું મન વિકલ થઈ ગયું. તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. એ પૂછવા લાગ્યા, સુંદરી તું કોણ છે, કોની છે? તારું હાસ્ય અતિ મનોહર છે. શુભ્રુ તું મારા મનને મોહી રહી છે. સુમધ્યમાં પોતાનો સાચો પરિચય આપ. પ્રમલોચા બોલી, મુનિ હું આપની સેવિકા છું અને ફૂલ લેવા માટે અહીં આવી છું. શીઘ્ર આજ્ઞા કરો, હું આપની શી સેવા કરું? અપ્સરાની આ વાત સાંભળીને મુનિનું ધૈર્ય છૂટી ગયું. તેમણે મોહિત થઈને તેનો હાથ પકડી લીધો અને તેને સાથે લઈને પોતાના આશ્રમમાં પ્રવેશ કર્યો. એ જોઈને કામદેવ વાયુ વસંત કૃતકૃત્ય થઈને જેવા આવ્યા હતા એ જ રીતે સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે ઇન્દ્રને પ્રમલોચા અને મુનિની બધી ચેષ્ટા કહી સંભળાવી. સાંભળીને ઇન્દ્ર સહિત બધા દેવતાઓનું મન પ્રસન્ન થઈ ગયું. ખંડુએ અપ્સરાની સાથે આશ્રમમાં પ્રવેશ કરતા જ પોતાનું રૂપ કામદેવ જેવું મનોહર અને તરુણ બનાવી લીધું. દિવ્ય વસ્ત્ર અને આભૂષણો ધારણ કર્યા. દેખાવે 16 વર્ષના લાગતા હતા. મુનિની એ શક્તિ જોઈને પ્રમલોચાને બહુ આશ્ચર્ય થયું. અહો, આમની તપશક્તિ અદ્ભુત છે એમ બોલીને બહુ પ્રસન્ન થઈ. કંડુ મુનિ સ્નાન સંધ્યા જપ હોમ સ્વાધ્યાય દેવ પૂજન વ્રત ઉપવાસ નિયમ અને ધ્યાન બધું જ છોડીને રાત દિવસ તેની સાથે વિહાર કરવા લાગ્યા. એમાં જે આનંદ માનતા હતા. એ કામદેવને વશ થઈ ગયા હતા તેથી એ પોતાનું તપ ભંગ થયાનો વિચાર કરી શકતા ન હતા. આ પ્રમાણે કંડુ મુનિ તેની સાથે સાંસારિક વિષય ભોગમાં આસક્ત થઈને સૌથી પણ થોડા વધારે વર્ષો સુધી મંદરાચલની ગુફામાં પડી રહ્યા. એક દિવસ પ્રમલોચાએ મુનિને કહ્યું, બ્રહ્મન હવે હું સ્વર્ગમાં જવા ઈચ્છું છું. આપ પ્રસન્ન થઈને મને જવાની આજ્ઞા આપો. મુનિ તો તેનામાં આસક્ત હતા તેથી એ બોલ્યા, કલ્યાણી થોડા દિવસ રોકાઈ જા. ત્યારે તેણે ફરી 100 વર્ષથી થોડા વધારે સમય સુધી કંડુ મુનિ સાથે વિષય ભોગ કરીને પછી જવાની આજ્ઞા માગી. પરંતુ મુનિએ તેની વાતનો સ્વીકાર ન કર્યો તેથી તે લગભગ 200 વર્ષ બીજા રોકાઈ. તે જ્યારે જ્યારે તેમની પાસે દેવલોકમાં જવાની આજ્ઞા માગતી ત્યારે ત્યારે મુનિ તેને એવો જ ઉત્તર આપતા, થોડા દિવસ રોકાઈ જા. પ્રમલોચાને એક તો મુનિના શ્રાપનો ભય હતો, બીજું તેનામાં દક્ષિણા નાયિકાની સ્વાભાવિક ઉદારતા હતી અને ત્રીજું તે પ્રણય ભંગની પીડાને જાણતી હતી તેથી મુનિને છોડી ન શકી. મહર્ષિ કામભોગમાં આસક્ત થઈને દિવસ રાત તેની સાથે રમણ કરતા રહ્યા પરંતુ તૃપ્તિ ન થઈ. તેના પ્રત્યે નિત્ય નવા પ્રેમના અંકુર ફૂટતા ગયા. એક દિવસ કંડુ મુનિ બહુ ઉતાવળથી આશ્રમની બહાર જવા લાગ્યા. અપ્સરાએ પૂછ્યું, ક્યાં ચાલ્યા? મુનિએ જવાબ આપ્યો, શુભા દિવસ અસ્ત થવામાં છે, સંધ્યોપાસના કરી લઉં અન્યથા કર્મનો લોપ થઈ જશે. પ્રમલોચાને બહુ પ્રસન્નતા થઈ. તેણે હસીને પૂછ્યું, સર્વધર્મના જ્ઞાતા મહાત્માજી શું આજે જ દિવસ વીતી રહ્યો છે? તમારી આ વાત સાંભળીને કોને આશ્ચર્ય નહીં થાય? મુનિ બોલ્યા, હજુ પરોઢિયે જ તો તું આ નદીના સુંદર તટ પર આવી છે. તે જ સમયે મેં તને જોઈ, પરિચય પૂછ્યો અને તું મારી સાથે આશ્રમમાં આવી. હવે તે દિવસ વીતી રહ્યો છે અને આ સંધ્યાનો સમય ઉપસ્થિત થયો છે, તો પછી આવો પરિહાસ કેમ કરે છે? સાચી વાત કહે પ્રમલોચાએ કહ્યું બ્રહ્મન, એ બરાબર છે, હું એ બરાબર છે કે હું પ્રાતઃ કાળે જ આવી હતી, એમાં લગી રે ખોટું નથી, પરંતુ આજે એ વાતને સેંકડો વર્ષ વીતી ગયા. આ સાંભળીને મુનિને બહુ ભય લાગ્યો. એમણે વિશાળ નેત્રવાળી અપ્સરાને પૂછ્યું, ભીરુ જણાવ તો ખરા, તારી સાથે રમણ કરતા અત્યાર સુધી મારો કેટલો સમય વીત્યો છે? પ્રમલોચા બોલી, મુનિ, મારી સાથે આપના 907 વર્ષ 6 મહિના અને 3 દિવસ વીત્યા છે. ઋષિએ કહ્યું, શુભા, શું તું આ સાચું કહે છે અથવા પરિહાસ કરે છે? મને તો એવું લાગે છે કે તારી સાથે એક દિવસ જ રહ્યો છું. પ્રમલોચા બોલી, બ્રહ્મન, આપની સામે હું અસત્ય કઈ રીતે બોલું, ખાસ કરીને એવા અવસરે જ્યારે આપ ધર્મ માર્ગનું અનુસરણ કરતા પૂછી રહ્યા છો. અપ્સરાની વાત સાંભળીને મુનિને બહુ કષ્ટ થયું. સ્વયં પોતાની નિંદા કરતા બોલ્યા, અરે મુજ દુરાચારીને ધિક્કાર છે, હાય મારી તપસ્યા નષ્ટ થઈ ગઈ. બ્રહ્મવેતાઓનું જે ધન છે તે ચાલ્યું ગયું અને મારો વિવેક પણ છીનવાઈ ગયો. એવું લાગે છે કે મનુષ્યને મોહમાં નાખવા માટે કોઈએ યુવાન નારીને સર્જી છે. મારે તો મારા મનને જીતીને શુદ્ધા પીપાસા રાગ દ્વેષ અને જરા મૃત્યુ આ 6 વિકારોથી અતીત પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આનાથી વિપરીત જેણે મારી આવી દુર્ગતિ કરી છે તે કામરૂપી મહાન ગ્રહને ધિક્કાર છે. આ કામ નરકમાં જઈ આ નરકમાં લઈ જનારો છે, આ કામ નરકમાં લઈ જનારો છે. એણે આજે મારા સંપૂર્ણ વેદોના સ્વાધ્યાય વ્રત અને સમસ્ત સાધના પર પાણી ફેરવી દીધું. આ પ્રમાણે સ્વયં પોતાની જ નિંદા કરીને એમણે ધર્મના જ્ઞાતા પાસે જ બેઠેલી તે અપ્સરાને કહ્યું, પાપીણી, તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાલી જા, તારે જે કરવું હતું તે પૂરું કરી લીધું. હું મારા ક્રોધાગ્નિથી તને ભસ્મ નથી કરી રહ્યો, એમાં એક કારણ છે. સત્પુરુષોની મૈત્રી 7 ડગલા સાથે ચાલવાથી જ થઈ જાય છે. હું તો તારી સાથે ચિરકાળ સુધી નિવાસ કરી ચૂક્યો છું, અથવા તારો શું દોષ છે? તારું શું અહિત કરું? બધો દોષ તો મારો જ છે, કેમ કે હું જ અજિતેન્દ્રિય નીકળ્યો. તું તો ઇન્દ્રનું પ્રિય કરવા માટે આવી હતી અને મારી તપસ્યાનું સત્યનાશ કરી નાખ્યું. પોતાના કટાક્ષના મોહમય મંત્રથી તે મને તુચ્છ બનાવી દીધો. અરે હવે જા, ચાલી જા. આ પ્રમાણે મુનિવર કંડુએ જ્યારે ક્રોધપૂર્વક તેનો તિરસ્કાર કર્યો ત્યારે તે ધ્રુજતી આશ્રમમાંથી બહાર નીકળી અને આકાશ માર્ગે જવા લાગી. તેના અંગે અંગથી પરસેવાના ટીપા ટપકી રહ્યા હતા અને વૃક્ષોના પલ્લવોથી તે પરસેવાને લૂંછતી જતી હતી. ઋષિએ તેના ઉદરમાં જે ગર્ભ સ્થાપિત કર્યો હતો તે પરસેવાના રૂપમાં બહાર નીકળી ગયો. વૃક્ષોએ તે પ્રસવેદના બિંદુઓને ગ્રહણ કર્યા અને વાયુએ તે બધાને એકત્રિત કરીને એક ગર્ભનું રૂપ આપ્યું. પછી ચંદ્રમાએ પોતાના અમૃતમય કિરણોથી તે ગર્ભનું પોષણ કર્યું. તેનાથી મારિસા નામની કન્યા ઉત્પન્ન થઈ, જે વૃક્ષોની પુત્રી કહેવાય છે. તેની આંખો બહુ મનોહર હતી, તે જ પ્રાચેતસોની પત્ની અને દક્ષની જનની થઈ. આ બાજુ મહર્ષિ કંડુ તપસ્યા ખંડિત થયા પછી શ્રી વિષ્ણુના નિવાસ સ્થાન પુરુષોત્તમ ક્ષેત્રમાં ગયા. તે સંપૂર્ણ દેવતાઓથી સુશોભિત શ્રી હરિના દર્શન કર્યા. બ્રાહ્મણ વગેરે ચારે વર્ણો અને આશ્રમોના લોકો ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા. પુરુષોત્તમ ક્ષેત્ર અને ભગવાન પુરુષોત્તમના દર્શન કરીને મુનિએ પોતાને કૃતકૃત્ય માન્યા અને ત્યાં પોતાની બંને ભુજાઓ ઊંચી કરીને એકાગ્ર ચિત્તે બ્રહ્મ પાર સ્ત્રોતનો જપ કરતા કરતા એ ભગવાનની આરાધના કરવા લાગ્યા. મુનિઓ બોલ્યા, વ્યાસ, અમે પરમ કલ્યાણમય બ્રહ્મ પાર સ્ત્રોત સાંભળવા ઈચ્છીએ છીએ, જેનો જપ કરતા રહીને કંડુ મુનિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી. વ્યાસજીએ કહ્યું, ભગવાન વિષ્ણુ સૌના પરમ પાર અંતિમ પ્રાપ્ય છે. એ અપાર ભવસાગરથી પાર ઉતારનારા પર શબ્દ વાચ્ય આકાશ વગેરે પંચભૂતોથી પર અને પરમાત્મા સ્વરૂપ છે. વેદોની પહોંચથી પર હોવાના કારણે તેમને બ્રહ્મ પાર કહે છે. એ બીજાઓ માટે પાર સ્વરૂપ છે, તેમને પ્રાપ્ત કરીને બધા પ્રાણી સદાને માટે પાર થઈ જાય છે. એ પરના પણ પર, ઇન્દ્રિય મન વગેરેના પણ અગોચર છે. સૌના પાલક અને સૌની કામનાઓને પૂર્ણ કરનારા છે. કારણમાં રહેવાલા હોવા છતાં પણ પોતે જ કારણરૂપ છે. કારણના પણ કારણ છે, પરમ કારણ એવી પ્રકૃતિના કારણ પણ તે જ છે. આ કાર્યોમાં પણ એમની સ્થિતિ છે. આ પ્રમાણે કર્તા અને કર્મ આદિ અનેક રૂપ ધારણ કરીને સમગ્ર વિશ્વની રક્ષા કરે છે. બ્રહ્મ જ પ્રભુ છે, બ્રહ્મ જ સર્વ સ્વરૂપ છે, બ્રહ્મ જ પ્રજાપતિ તથા પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનાર છે. તે બ્રહ્મ અવિનાશી નિત્ય અને અજન્મ છે. તેજ શય વગેરે સગળા વિકારોના સંપર્કથી રહિત ભગવાન વિષ્ણુ છે. તે ભગવાન પુરુષોત્તમ જ અવિનાશી અજન્મ અને નિત્ય બ્રહ્મ છે. તેમના પ્રભાવથી મારા રાગ વગેરે સમસ્ત દોષ નષ્ટ થઈ જાય. મુનિના તે બ્રહ્મ પાર સ્ત્રોત્રનો જપ સાંભળીને અને તેમની સુદ્રઢ પરાભક્તિ જાણીને ભક્ત વત્સલ ભગવાન પુરુષોત્તમ બહુ પ્રસન્ન થયા અને તેમની પાસે જઈને બોલ્યા, મુનિ, તમારા મનમાં જે અભિલાષા હોય તે કહો, હું તમને વરદાન આપવા માટે આવ્યો છું. સુવ્રત, તમે કોઈ વર માગો. દેવાદિદેવ ભગવાન ચક્રપાણીના વચન સાંભળીને મુનિએ એકાએક આંખો ખોલી દીધી અને જોયું તો ભગવાન સામે ઉભા છે. તેમનું શ્રીઅંગ અળસીના ફૂલ જેવું શ્યામ છે, નેત્ર પદ્મપત્ર જેવા વિશાળ છે, હાથોમાં શંખ ચક્ર અને ગદા શોભી રહ્યા છે, માથા પર મુગટ અને ભુજાઓમાં બાજુબંધ સુશોભિત છે. ચાર ભુજાઓ છે, અંગે અંગથી ઉદારતા ટપકે છે. સુંદર શરીર પર પિતાંબર શોભી રહ્યું છે. શ્રી વત્સ ચિહ્નથી યુક્ત વૃક્ષ સ્થળ વનમાળાથી વિભૂષિત છે. શ્રી હરિ સમસ્ત શુભ લક્ષણો ધરાવતા દેખાય છે. તેમના અંગોમાં બધા રત્નમય આભૂષણો શોભી રહ્યા છે. શ્રી અંગમાં દિવ્ય ચંદન લાગેલું છે અને દિવ્ય હાર તેમની શોભા વધારી રહ્યો છે. અતસી પુષ્પ સંકાસમ પદ્મ પત્રાય તે ક્ષણમ શંખ ચક્ર ગદા પાણી મુકુટ અંગદ ધારિણમ ચતુર્બાહુ ઉદારાંગ પિત વસ્ત્ર ધરમ શુભમ શ્રી વત્સ લક્ષ્મ સંયુક્તમ વનમાલા વિભૂષિતમ સર્વલક્ષણમ સંયુક્તમ સર્વરત્ન વિભૂષિતમ દિવ્ય ચંદન અનિલ પાંગ અનિલ પ્રાપ્તંગ દિવ્ય માલ્ય વિભૂષિતમ. 178 માં અધ્યાયનો 124-126 શ્લોક સંખ્યા. આ પ્રમાણે ભગવાનની ઝાંખી જોઈને કંડુ મુનિના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. તેમણે દંડવત પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, આજે મારો જન્મ સફળ થયો, આજે મારી તપસ્યાનું ફળ મળી ગયું. આમ કહીને મુનિએ ભગવાનની સ્તુતિ આરંભ કરી. કંડુ બોલ્યા, નારાયણ હરે, શ્રી વિકૃષ્ણ શ્રી વત્સાંક જગતપતિ જગત બીજ જગતભામ જગતધામ જગત સાક્ષીન આપને નમસ્કાર છે. હે અવ્યક્ત વિષ્ણુ, આપ જ સૌની ઉત્પત્તિના કારણ, પ્રકૃતિ અને પુરુષ બંનેથી ઉત્તમ હોવાના કારણે આપ પુરુષોત્તમ કહેવાઓ છો. કમલ નયન ગોવિંદ જગન્નાથ આપને નમસ્કાર છે. આપ હિરણ્યગર્ભ લક્ષ્મીપતિ પદ્મનાભ અને સનાતન પુરુષ છો. આ પૃથ્વી આપના ગર્ભમાં છે. આપ ધ્રુવ અને ઈશ્વર છો. ઋષિકેશ આપને નમસ્કાર છે. આપ અનાદિ અનંત અને અજય છો. વિજયી પુરુષોમાં શ્રેષ્ઠ આપનો જય હો. શ્રીકૃષ્ણ આપ અજીત અને અખંડ છો. શ્રીનિવાસ આપને નમસ્કાર છે. આપ જ વાદળ અને વરસાદ તથા આપ જ ઠંડી ગરમી વગેરે ઋતુઓના સર્જક છો. આપને આપનો પાર પામવો ઘણો અઘરો છે. આપની પ્રાપ્તિ બહુ કઠણ છે. દુઃખ અને પીડાઓનો નાશ કરનારા હરિ, જલમાં શયન કરનારા નારાયણ આપને નમસ્કાર છે. અવ્યક્ત પરમેશ્વર આપ પ્રાણી માત્રના પાલક અને ઈશ્વર છો. ભૌતિક તત્વોથી આપ કદી શુદ્ધ થનારા નથી. સગળા પ્રાણી આપમાં જ નિવાસ કરે છે. આપ પ્રાણી માત્રના આત્મા છો. સમસ્ત પ્રાણી આપના ગર્ભમાં સ્થિત છે. આપને નમસ્કાર છે. આપ યજ્ઞ એટલે યજવા, યજ્ઞ કરનાર, યજ્ઞધર, યજ્ઞ ધાતા અને અભય આપનારા છો. યજ્ઞ આપના ગર્ભમાં સ્થિત છે. આપનું શ્રીઅંગ સૂર્ય સમાન કાંતિમાન છે. પુરુષની ગર્ભ આપને નમસ્કાર છે. આપ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રપાલક, ક્ષેત્રી, ક્ષેત્રહંતા, ક્ષેત્રકર્તા, જીતેન્દ્રિય, ક્ષેત્રાત્મા, ક્ષેત્ર રહિત અને ક્ષેત્રના સર્જક છો. આપને નમસ્કાર છે. ગુણાલય, ગુણાવાસ, ગુણાશ્રય, ગુણાવહ, ગુણભોગતા, ગુણારામ અને ગુણત્યાગી આ બધા આપના જ નામ છે. આપને નમસ્કાર છે. આપ જ વિષ્ણુ છો. આપ જ શ્રીહરિ અને ચક્રી કહેવાઓ છો. આપ જ જનાર્દન અને આપ જ વસટકાર છો. ભૂત ભવિષ્ય અને વર્તમાનના પ્રભુ પણ આપ જ છો. આપ જ ભૂતોના ઉત્પાદક અને અવ્યક્ત છો. સૌની ઉત્પત્તિના કારણ હોવાથી આપ ભવ કહેવાઓ છો। આપ પ્રાણી માત્રના પાલક પોષક છો, આપ જ ભૂત ભાવન દેવતા છો, આપને અજન્મા અને ઈશ્વર કહે છે। આપ વિશ્વકર્મા છો, શ્રી વિષ્ણુ છો, શંભુ છો અને વૃષભની આકૃતિ કરનારા ધારણ કરનારા છો। આપ જ શંકર, આપ જ શુક્રાચાર્ય, આપ જ સત્ય, આપ જ તપ અને આપ જ જનલોક છો। આપ વિશ્વ વિજેતા, કલ્યાણમય, શરણાગત પાલક, અવિનાશી, શંભુ, સ્વયંભૂ, જયેષ્ઠ અને પરાયણ એટલે પરમ આશ્રય છો। આદિત્ય, ઓમકાર, પ્રાણ, અંધકાર નાશક, સૂર્ય, મેઘ, સર્વત્ર વિખ્યાત તથા દેવતાઓના સ્વામી બ્રહ્મા પણ આપ જ છો। રુક, યજુ અને સામ પણ આપ જ છો। આપ જ સૌના આત્મા છો, આપ જ અગ્નિ, આપ જ વાયુ, આપ જ જળ અને આપ જ પૃથ્વી છો। ત્રષ્ટા, ભોગતા, હોતા, હવિષ્ય, યજ્ઞ, પ્રભુ, વિભુ, શ્રેષ્ઠ, લોકપતિ અને અચ્યુત પણ આપ જ છો। આપ સૌના દ્રષ્ટા અને લક્ષ્મીવાન છો। આપ જ સૌનું દમન કરનારા અને શત્રુનાશક છો। આપ જ દિવસ અને આપ જ રાત્રિ છો, વિદ્વાન પુરુષ આપને જ વર્ષ કહે છે। આપ જ કાળ છો, કલા, કાષ્ટા, મુહૂર્ત, ક્ષણ અને લવ બધા આપના જ સ્વરૂપ છે। આપ જ બાળક, આપ જ વૃદ્ધ તથા આપ જ પુરુષ, સ્ત્રી અને નપુંસક છો। આપ વિશ્વની ઉત્પત્તિના સ્થાન છો, આપ જ સૌના નેત્ર છો, આપ જ સ્થાણુ એટલે સ્થિર રહેનારા અને આપ જ શુચિસ્ત્રવા, શુચિસ્રવા એટલે પવિત્ર યશ ધરાવનારા છો। આપ સનાતન પુરુષ છો, આપ અજીત છો, આપ ઇન્દ્રના અનુજ, ઉપેન્દ્ર અને સૌથી ઉત્તમ છો। આપ સમગ્ર વિશ્વને સુખ આપનારા છો। વેદોના અંગ પણ આપ જ છો, આપ અવિનાશી, વેદોના પણ વેદ, જ્ઞેય તત્વ ધાતા, વિધાતા અને સમાહિત રહેનારા છો। આપ જળરાશિ સમુદ્ર છો, આપ જ તેના મૂળ છો, આપ જ ધાતા અને આપ જ વસુ છો। આપ વૈદ્ય, આપ ધૃતાત્મા અને આપ ઇન્દ્રિયાતીત છો। આપ સૌથી આગળ ચાલનારા અને ગામના નેતા છો। આપ જ ગરુડ અને આપ જ આદિમાન છો, આપ જ સંગ્રહ એટલે લઘુ અને આપ જ મહાન છો। પોતાના મનને વશમાં રાખનાર અને પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા પણ આપ જ છો। આપ યમ અને નિયમ છો, આપ પ્રાંશુ એટલે ઉન્મત શરીર ધરાવનાર અને ચતુર્ભુજ છો। અન્ન, અંતરાત્મા અને પરમાત્મા પણ આપ જ છો। આપ ગુરુ અને ગુરુતમ છો, વામ અને દક્ષિણ છો, આપ જ પીપળો અને શૂન્ય, આપ જ પીપળો અને અન્ય વૃક્ષ છો। વ્યક્ત જગત અને પ્રજાપતિ પણ આપ જ છો। આપની નાભીમાંથી સુવર્ણમય કમળ પ્રગટ થયું છે। આપ દિવ્ય શક્તિથી સંપન્ન છો, આપ જ ચંદ્રમા અને આપ જ પ્રજાપતિ છો। આપના સ્વરૂપનું વર્ણન થઈ શકે એમ નથી। આપ યમ અને આપ જ દૈત્યોના નાશક શ્રી વિષ્ણુ છો, આપ જ સંકર્ષણ દેવ છો, આપ જ કરતા અને આપ જ સનાતન પુરુષ છો, આપ ત્રણ ગુણોથી રહિત છો। આપ જ્યેષ્ઠ, વરિષ્ઠ અને સહિષ્ણુ છો, લક્ષ્મીપતિ છો। આપના હજારો મસ્તક છે, આપ અવ્યક્ત દેખાવો છો, આપ અવ્યક્ત દેવતા છો। આપના હજારો નેત્ર અને હજારો ચરણ છે, આપ વિરાટ અને દેવતાઓના સ્વામી છો। હે દેવ દેવ, તો પણ આપ દસ આંગળના થઈને રહો છો। આપ જ અંતર્યામી પુરુષ, ઇન્દ્ર અને ઉત્તમ દેવતા છો, જે ભવિષ્ય છે તે આપ જ છો। આપ જ ઈશાન, આપ જ અમૃત અને આપ જ મર્ત્ય છો, આપ જ મર્ત્ય છો। આ સમસ્ત સંસાર આપનાથી જ ઉત્પન્ન થાય છે, તેથી આપ પરમ મહાન અને સર્વથી ઉત્તમ છો। હે દેવ, આપ સૌથી શ્રેષ્ઠ છો અને આપ જ દસ પ્રાણવાયુ રૂપે સ્થિત છો। આપ વિશ્વરૂપ થઈને ચાર ભાગોમાં સ્થિત છો, અમૃત સ્વરૂપ થઈને નવ ભાગોની સાથે દ્યુલોકમાં રહો છો અને નવ ભાગો સહિત સનાતન પુરુષે રૂપ ધારણ કરીને અંતરિક્ષમાં નિવાસ કરો છો। આપના બે ભાગ પૃથ્વીમાં સ્થિત છે અને ચાર ભાગ પણ અહીં છે। આપનાથી યજ્ઞોની ઉત્પત્તિ થાય છે, જેઓ જગતમાં વૃષ્ટિ કરનારા છે આપનાથી જ વિરાટની ઉત્પત્તિ થઈ, જે સમગ્ર જગતના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે। વિરાટ પુરુષ પોતાના તેજ, યશ અને ઐશ્વર્યના કારણે સગળા ભૂતોથી વિશિષ્ટ છે। આપનાથી જ દેવતાઓનો સંહાર, આપનાથી જ દેવતાઓનો આહાર એવું હવનનું ઘૃત એટલે ઘી ઉત્પન્ન થયું છે। ગ્રામ્ય અને જંગલી ઔષધિઓ તથા પશુ અને મૃગ વગેરે પણ આપનાથી જ પ્રગટ થયા છે। હે દેવદેવ, આપ ધ્યેય અને ધ્યાનથી પર છો, આપે જ ઔષધિઓને ઉત્પન્ન કરી છે। આપ જ સાત મુખોવાળા દેદીપ્યમાન વિગ્રહથી યુક્ત કાળ છો। આ સ્થાવર અને જંગમ તથા ચર અને અચર આખું જગત આપનાથી જ પ્રગટ થયું છે અને આપનામાં જ સ્થિત છે। આપ અનિરુદ્ધ વાસુદેવ, પ્રદ્યુમન તથા શંકરસન છો। દેવ, આપ સગળા દેવતાઓમાં શ્રેષ્ઠ અને સમગ્ર વિશ્વના પરમ આશ્રય છો. કમલ નયન, મારી રક્ષા કરો. નારાયણ, આપને નમસ્કાર છે. ભગવાન વિષ્ણુ, આપને નમસ્કાર છે. પુરુષોત્તમ, આપને નમસ્કાર છે. સર્વલોક મહેશ્વર, આપને નમસ્કાર છે. કમલાલય, કમલાલય, આપને નમસ્કાર છે. ગુણાલય, આપને નમસ્કાર છે. ગુણાકર, આપને નમસ્કાર છે. વાસુદેવ, આપને નમસ્કાર છે. સુરોત્તમ, આપને નમસ્કાર છે. જનાર્દન, આપને નમસ્કાર છે. સનાતન, આપને નમસ્કાર છે. યોગી ગમ્ય પરમેશ્વર, આપને નમસ્કાર છે. યોગના આશ્રય સ્થાન, આપને નમસ્કાર છે. ગોપતિ, શ્રીપતિ, મરુત્પતિ, શ્રી વિષ્ણુ, આપને નમસ્કાર છે. જગતપતિ, આપ જગતને ઉત્પન્ન કરનારા અને જ્ઞાનીજનોના સ્વામી છો, આપને નમસ્કાર છે. દિવસપતિ, આપને નમસ્કાર છે. મહીપતિ, આપને નમસ્કાર છે. પંડરીકાક્ષ, આપ મધુદૈત્યના વધને, મધુદૈત્યનો વધ કરનારા છો, આપને નમસ્કાર છે. નમસ્કાર છે. કૈટભને મારનારા નારાયણ, આપને નમસ્કાર છે. સુબ્રમણ્ય, સુબ્રહ્મણ્ય, આપને નમસ્કાર છે. પીઠ પર વેદોને ધારણ કરનારા મહામત્સ્ય રૂપ અચ્યુત, આપને નમસ્કાર છે. આપ સમુદ્રના જળનું મંથન કરનારા અને લક્ષ્મીને આનંદ આપનારા છો, આપને નમસ્કાર છે. વિશાળ નાસિકા ધરાવતા અશ્વમુખ ભગવાન હયગ્રીવ મહાપુરુષ વિગ્રહ, આપ મધુ અને કૈટભનો નાશ કરનારા છો, આપને નમસ્કાર છે. પ્રભુ, આ પૃથ્વીને ઊંચી કરવા માટે વિશાળ કચ્છપનું રૂપ ધારણ કરનારા છો. આપે પીઠ પર મંદરાચલને ધારણ કર્યો હતો. મહાકુર્મ સ્વરૂપ આપ ભગવાનને નમસ્કાર છે. પૃથ્વીના ઉદ્ધાર કરનારા મહાવરાહને નમસ્કાર છે. ભગવાન, આપે જ સર્વપ્રથમ વરાહ રૂપ ધારણ કર્યું હતું, તેથી આપ આદિ વરાહ કહેવાઓ છો. આપ વિશ્વરૂપ અને વિધાતા છો, આપને નમસ્કાર છે. આપ અનંત, સૂક્ષ્મ, મુખ્ય, શ્રેષ્ઠ, પરમાણુ સ્વરૂપ તથા યોગી ગમ્ય છો, આપને નમસ્કાર છે. જે પરમ કારણ એટલે કે પ્રકૃતિના પણ કારણ છે, યોગીશ્વર મંડળના આશ્રય સ્થાન છે, જેમના સ્વરૂપનું જ્ઞાન થવું અત્યંત અઘરું છે, જે ક્ષીરસાગરની ભીતર નિવાસ કરનારા મહાન સર્પશેષનાગની સુંદર સૈયા પર શયન કરે છે, તથા જેમના કાનોમાં સુવર્ણ તથા રત્નોમાં બનેલા દિવ્ય કુંડળો ઝળહળતા રહે છે, તે આપ ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. કંડ મુનિ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું, મુનિશ્રેષ્ઠ, તમે મારી પાસેથી જે કાંઈ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તે શીઘ્ર કહો. ખંડુ બોલ્યા, જગન્નાથ, આ સંસાર અત્યંત દુસ્તર અને રોમાંચકારી છે. આમાં દુઃખોની અધિકતા છે. આ અનિત્ય અને કેળના પાંદડાની જેમ સારહીન છે. આમાં ન તો ક્યાંય આશ્રય છે કે ન તો અવલંબન. આ પાણીના પરપોટાની જેમ ચંચળ છે. આમાં અનેક ઉપદ્રવો ભરેલા છે. આ દુસ્તર હોવાની સાથે જ અત્યંત ભયાનક છે. હું આપની માયાથી મોહિત થઈને ચિરકાળથી આ સંસારમાં ભટકી રહ્યો છું, પરંતુ ક્યાંય પણ શાંતિ પામતો નથી. મારું મન વિષયોમાં આસક્ત છે. હે દેવેશ, સંસારના ભયથી વ્યથિત થઈને આજે હું આપના શરણમાં આવ્યો છું. શ્રી કૃષ્ણ, આપ આ ભવસાગરમાંથી મારો ઉદ્ધાર કરો. સુરેશ્વર, હું આપની કૃપાથી આપના જ સનાતન પરમ પદને પ્રાપ્ત કરવા ઈચ્છું છું. જ્યાં ગયા પછી પાછું આવો આ શરીર, જ્યાં ગયા પછી પાછું આ સંસારમાં આવવું પડતું નથી. શ્રી ભગવાન બોલ્યા, મુનિશ્રેષ્ઠ, તમે મારા ભક્ત છો, સદા મારી જ આરાધના કરતા રહો. તમને મારી કૃપાથી અભિષ્ટ મોક્ષપ્રદની પ્રાપ્તિ થશે. વિપ્રવર, મારા ભક્ત ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શુદ્ર તથા અંત્ય જ પણ પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. પછી તમારા જેવા તપોનિષ્ઠ બ્રાહ્મણની તો વાત જ ક્યાં છે. ચાંડાળ પણ જો ઉત્તમ શ્રદ્ધાથી યુક્ત હોય અને મારો ભક્ત હોય તો તેને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી બીજાઓની તો ચર્ચા જ, તો પછી ચાંડાળ પણ જો ઉત્તમ શ્રદ્ધાથી યુક્ત હોય અને મારો ભક્ત હોય તો તેને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી બીજાઓની તો ચર્ચા જ શું કરવી. મદ ભક્તા ક્ષત્રિયા વૈશ્યા સ્ત્રીય શુદ્રા અંત્યજ જાતિજા પ્રાપ્નુવંતિ પરામમ પરામ સિદ્ધિમ કિમ પુનસ્ત્વમ દ્રિજોત્તમ સ્વપાકો અપિ ચ મદભક્તઃ સમ્યક શ્રદ્ધા સમન્વિતઃ પ્રાપ્નોત્ય ભીમતા ભ્રીમતામ સિદ્ધિમ અન્યેષામ તત્ર કા કથા. 178માં અધ્યાયના 185 ને 86 શ્લોક સંખ્યા. વ્યાસજી કહે છે આ પ્રમાણે કહી ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તેમના ચાલ્યા ગયા પછી મુનિવર કંડુ બહુ પ્રસન્ન થયા અને સમસ્ત કામનાઓનો ત્યાગ કરીને સ્વસ્થ ચિત્ત થઈ ગયા. સઘળી ઇન્દ્રિયોને વશમાં કરી મમતા અને અહંકાર વિનાના થઈને એકાગ્ર ચિત્તે ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાનના નિર્લેપ નિર્ગુણ શાંત અને સન્માત્ર સ્વરૂપનું ચિંતન કરતા રહીને તેમણે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લીધો. જે મહાત્મા કંડુની કથાને વાંચે અથવા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. મુનિવરો, આ પ્રમાણે મેં આ કર્મભૂમિ તથા મોક્ષદાયક પુરુષોત્તમ ક્ષેત્રનું વર્ણન કર્યું જ્યાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નિવાસ કરે છે. જે મનુષ્ય સંસારના દુઃખોનો નાશ અને મોક્ષ પ્રદાન કરનારા વરદાયક ભગવાન પુરુષોત્તમનું ભક્તિપૂર્વક દર્શન સ્તવન અને ધ્યાન કરે છે તેઓ સમસ્ત દોષોથી મુક્ત થઈને ભગવાનના અવિનાશી ધામમાં જાય છે. અધ્યાય 69 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.